હવે જે જાણનારો છે એ જ્યાં સુધી આપણા સાથે એનું સ્વરૂપ ન ખબર પડે એટલે આ જે જ્ઞાન છે તમે સાંભળો કાકા, એ જ્ઞાન મુક્તિ ના મુક્તિ માં જ મોક્ષ માં જવું હોય તેના માટે અજ્ઞાન છે. આ એક પ્રધાન ને એક વખત ઇન્દ્રિયાધીન તો આ ફોરેન વાળા છે જ બધા, પાંચ ઇન્દ્રિય ના તાબામાં, પણ આપડા લોકો કષાયાધીન છે. શું છે? કષાયાધીન છે, કષાયાધીન, ક્રોધમાન માયા લોભમાન નિરંતર એમ જ મસ્ત. ઇન્દ્રિયો ની કઈ બહુ ખાસ પડી નથી એટલી બધી ક્રોધ માર માયેલો. અને હું જાણું છું, મેં કર્યું કે હું જાણું છું અને કર્યું મેં, એટલે જાણું છું. બોલ્યો તે વખતે મીઠો પ્રવાહ છે મેથી, અને કર્યું મેં તાર કડવો, બે ભેગું થઈને પછી આ કડવું મીઠું ચાખ્યા કરે ને. પછી અમે છૂટું પાડીએ, એટલે જાણનારો અને કરનારો બેનું વિભાજન કરી આપીએ, અને લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપીએ. ત્યાર પછી એક ના થઈ જાય, રાગ એમાંથી જુદો પાડી નાખો, જુદો પાડી. અને હું જ્યાં આવ્યો ત્યાં રાગ આવ્યો. હા, હું જ્ઞાની જુદો ના પડ્યો. જ્ઞાની પુરુષ અહંકાર જે છે, અહંકાર એ કોટી ઉપાય અહંકાર જાય નહી, અહંકાર મમતા જાય નહી. કારણ કાઢનારો કોણ? અહંકાર ચીજ જાય. એટલે જે જ્ઞાની પુરુષ આપણો અહંકાર લઈ લે, અહંકાર થી આપણે નિવૃત્ત કરે, અહંકાર થી મુક્ત કરે, એ જ્ઞાની વિરાટ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? વિરાટ સ્વરૂપ. હા, વિરાટ સ્વરૂપ ભગવાને આને કહ્યું. વિરાટ સ્વરૂપ કોણ? જે આપણા અહંકાર પોતાનો અહંકાર ગયેલો હોય, પણ આ બીજાના અહંકાર ને પણ લઈ લે, એનું નામ વિરાટ સ્વરૂપ. સમજો ને? એટલે અહંકાર થી મુક્ત થયા છીએ કશું દાડો વરે નહી. અહંકાર મુક્ત થાય એટલે મમતા મુક્ત થાય. દાદા, અમારા મનનું શું છે? અહંકાર ની શક્તિ કેટલી? તો કે હવે એને દૂર કરવાનું અમારું શું કરવું છે? શું કરવું? અમા વસ્તુ ને અમે શું દૂર કરીએ? ના, આ જે લોકો કરી રહ્યા છે, જે કઈ પણ સાધુ આચાર્યો કરી રહ્યા છે, એ અહંકાર જાડો કરી રહ્યા છે, વિટામિન પી રહ્યા છે. એને વિટામિન પી જાડો કરે છે, આવતો બહુ કામ લાગે. મરદાલ ના હોય તો સારું કે છે. એક વાત અમને જે બેઠી, જેના હિસાબે અમે આપની પાસે દોડતા હતા, તે એક વાત શું કે જે જાણનારનું સ્વરૂપ તો તું જાણીશ તો તું ત્યાં અક્રમ રહીશ. કારણ કે સ્વરૂપ માં જ્યાં લક્ષ ટોક્યું પછી એને કઈ કરવાનું નથી. એ સ્વરૂપ નો જે ગુણો છે અનંત, એનો જ પરિણામ થયા કરશે, એનો જ પવિત્ર પરિણામ થયા કરશે. તારે કઈ કરવાનું છે જ નહીં. અને જો ચોખ્ખું પરિણામ જ્યાં થઈ ગયું ત્યાં પછી તારો બેડો પાર છે. હવે શું કરવું સાહેબ એ સ્વરૂપ નું? આ દોઢ વર્ષ થી માયા પડ્યા છે, કોઈ સ્વરૂપ બતાવતું નથી. આ દોઢ વર્ષ થી માહે પડ્યા છે પણ કોઈ સ્વરૂપ બતાડતું નથી. હોય નઈ, સ્વરૂપ હોય નઈ, કોઈ જગ્યાએ કોઈ હતું નહી. જી, એ હેલી વસ્તુ નથી. શાસ્ત્ર માં હોય ને, ચાર વેદ ભણી રહે, તાર વેદ શું કે? ધીસ ઇઝ નોટ ડેટ. તું જે સ્વરૂપ ખોળું તે આ નહિ. કારણ સ્વરૂપ એ સૂક્ષ્મતમ છે, કે છે. શું કે છે? સૂક્ષ્મ. અને આ શબ્દો સ્થૂળ છે. તે શબ્દો માં શું સ્વરૂપ હોય? શબ્દો સ્થૂળ છે અને સ્વરૂપ સૂક્ષ્મતમ છે. એ બે સી રીતે મેળ પડે, કે છે મુગોટ જ્ઞાન. શ્રીમદ રાજચંદ્ર વાક્ય વાક્ય કે છે કે સદગુરુ વિના તારા થી આગળ વધાર છે. મારે સદગુરુ ને ચરણે જા અને કે એમ કર. એને સાચું કહ્યું છે. પણ સદગુરુ બધા બહુ હોય કે છે, પણ સદગુરુ કોણ? નિસ્દિન જેના આત્માનો ઉપયોગ છે. નિસ્દિન જી, હવે એ તો આપડે આખી દુનિયામાં કોઈ હોય નહીં. નિસ્દિન આત્મા નો ઉપયોગ ક્યાંથી લાવે? આત્મા જ નથી જ્યાં આગળ, તો ઉપયોગ ની વાત ક્યાં આવી છે? દેહાધ્યાસ ઘટ્યો નથી. જે લોકો કે છે આત્મજ્ઞાન છે, એનો દેહાધ્યાસ ઘટ્યો નથી. એ તો મારી પાંચ એટલા અવતાર ખસ હું હિસાબ કાઢ્યાલું તારે એ પોતે જ ક્યાંક નથી ઘટ્યો. આ તો પોતાની મેરે પોતે વકીલ પોતે જજ અને પોતે આરોપી ન્યાય પોતે જ કરનારો. હવે એટલે જ્ઞાની થઈ બેઠા છે. જ્ઞાની ના હોય છે કે જ્ઞાની ક્યાંથી લાવે? જ્ઞાની તો જેનામાં સેન્ટ બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની થાય. એક સેન્ટ બુદ્ધિ ના હોય શું ના હોય? સેટ પણ જો બુદ્ધિ નો અંશ હોય લક્ષ્મી ની સ્ત્રી ની શરીર ની વાણી ની વાણી ની મમતા ની જ્યાં વાણી માલકી વગર ની વાણી નીકળે છે ત્યાં કામ થાય. આપડે બુદ્ધિ ના હોવી જોઈએ. કેટલા બધા એ ભેગા થાય ત્યારે આ કામ થાય. એ તો અક્ષર વિજ્ઞાન ઉભું ના થાય. અને ચાર વાગે આવજો. ચાર વાગે આવો ને અહીંયા આવજો. પછી અલબત્ત તો આવી જવાનું છે ને. બે કલાકમાં દોઢ કલાક ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ. રાગ દ્વેષ ના થાય. સાધુ સંન્યાસી આચાર્ય જેમ તો રાગ દ્વેષ ના થશે. જે મોક્ષ ની ઈચ્છા રાખે છે એ એટલું તો સમજતો હોય કે કર્મો ખપાવ્યા વિના મોક્ષ થાય નહીં. પુણ્ય કે પાપ સરખા તો કરી જ નાખવા પડે. પુણ્ય કે પાપ બંને સરખા તો કરી જ નાખવા પડે. એનો રસ્તો બરાબર મળવો જોઈએ. પછી રસ્તો મળ્યા પછી ભલે ગમે તે વખતે જવાય, એની ચિંતા નથી. હલો પણ રાતે રાત મોક્ષ જોઈએ છે એવું એ તો એને પોતાની પાત્રતા હશે તો મળશે. પણ રસ્તો તો જોઈએ. રસ્તો તો જોઈએ ને. પછી રસ્તા ઉપર આવ્યા પછી ગમે એટલી વાર લાગે કે એનો કઈ સવાલ નથી. પણ રસ્તો તો જોઈએ ને. જે મોક્ષ છે એ તો વાર લાગે પણ રસ્તો તો તાત્કાલિક જોઈએ છીએ. બીજું દાદા જે અમારા મનમાં થાય જે સારી છે ને કે એક હોળ પાણી નો હોય અને પાણી ભરેલું હોય અને પાણી આપડે ભેરી દઈએ પાછું બીજું પાણી આવતું જ હોય એ તો કોઈ દાડો દુખાય જ નહીં. એક હોળ ટાંકી ભરેલી હોય પાણી ની એમાંથી આપડે કાઢતા રહીએ અને બીજું અંદર આવતું જાય તો એ કોઈ દિવસે ખાલી થાય જ નહીં. પરંતુ તમારું બંધ કેવી રીતે કરીએ? અમે આ બધા કહ્યું બરાબર મહાન શક્તિ એટલે આપણી પાસે આવ્યા છીએ. અમે ના આપડે આ બધા કર્યું પણ એમનું ચીજ બંધ કરીએ. એ તો વકીલ હતા. બંધ કરી દઈએ. આવતું બંધ કરી દઈએ ને. પછી વાંધો જતો નથી. દોઢ વર્ષ આ બધા બંધ કરી દેજે. તમારું આવતું બંધ કરી દે દાદા. એમ કરી દે બિલકુલ. બંધ આવતું બંધ આવક બંધ જાત કેટલી એમાં કઈ ચિંતા નો વિષય નથી. આવક ને જાવક ને પૈસા નો ચિંતા ના ના ઓલું તમે પૂછ્યું ને જે અંદર કર્મ આવતા બંધ થાય એને કર્મ બંધાતા અટકી ગયા કર્મ બંધાતા અટકી ગયા અને આ ઇફેક્ટ એટલી રહી હવે આટલું ઓટોમેટિકલી થાય તો બીજું તો આવશે જ સહજ રીતે કર્મ બંધાય કર્મ બંધાય જેને સમ્યક દર્શન થાય પછી ભલે કર્મ કરે પણ એનો જોડે રાગ નથી હોતો ના કર્મ કરે તો બંધાય નહીં બંધાય અને તમે ના કરો તો બંધાય અત્યારે તો એવું છે અત્યારે એવું છે અત્યારે બધાને એવું છે સાધુ સંધ્યા છે બંધાય જ કરે કોને બનાવે છે આ દુનિયા શા માટે બનાવે શા માટે બનાવે શા માટે લાગતો નથી એમ છે સર કે સદગુરુ મળે તો બધું ક્લિયર થઈ જાય છે નહી તો પઝલ છે સદગુરુ કોયડામાં ફસેલો છે શી થાય છે પઝલ શું કે પોતાનો આત્મા છે તે આત્મા પડે રહીને જો કામ કરતો હોય તો કઈ પઝલ નથી પણ અનાત્મા સ્થિતિમાં રહીને કામ કરે તો પછી બધું પઝલ જ છે ને બરાબર પઝલ જ છે વર્લ્ડ પઝલ ઇટસેલ્ફ આ પઝલ નું સોલ્યુશન કરી આપીએ તો પછી પઝલ ના થાય પછી પઝલ ના રહે કોઈ પણ સંજોગો પઝલ ના થાય એનું નંબો આ 1.5 વર્ષ થી વિચાર જ આ કયા કરવું તો એટલે સિમર રાત્રે કહ્યું જેને 3 લોક નો નાથ વસ થયો હોય એવા જ્ઞાની પુરુષ નું કામ છે કે જેને ભગવાન જ વર્તેલો હોય અને જેના પોતા પણ ના હોય ગર્વ ના હોય ગાયક ના હોય રા ના હોય આવા જે જ્ઞાની પુરુષ કે જેને ભગવાન વસ્તે ત્યાં બધું કામ થાય સ્વરૂપ ની જાગૃતિ તો સતત રહેવી જોઈએ પણ સ્વરૂપ વિશે એને ખ્યાલ હોતો જાગૃતિ રહીને શેમાં ખ્યાલ રાખે સ્વરૂપ ની જાગૃતિ રાખવી જોઈએ પણ સ્વરૂપ નો ખ્યાલ હોતો જાગૃતિ સ્વરૂપ ની જાગૃતિ રાખવી જોઈએ પણ સ્વરૂપ નો ખ્યાલ હોય તો રાખે ને પેલો સ્વરૂપ ના ખ્યાલ ની જરૂર પેલો હું કોણ છું એનું ભાન જ નથી અને દેહાધ્યાસ છૂટેલો નથી કોઈ એવી દવા નથી આ જગત માં જેનાથી દેહાધ્યાસ છૂટે એના માટે શ્રીમદ રાત્રે કહ્યું કે મોક્ષ દાતા પુરુષ છે કે જે મોક્ષ નું દાન આપવા આવેલા છે જેને પોતાનો આત્મા નું સ્વરૂપ દેખ્યું છે અને પોતે આત્મા ના તત્વની વાત સતત જાગૃતિ પૂર્વક કર્યા કરે છે એવો પુરુષ તમને રસ્તો દેખાડે બાકી કોઈ દેખાડે એ કે છે કે નિરંતર જાગૃતિ પૂર્વક એ છે કે તો અમને બધા દેખ્યું છે એ ના કરી શકે કે મોક્ષ દાતા પુરુષ છે દાદા મોક્ષ તો મળશે આપ અમને રસ્તો બતાવો ને પછી રસ્તો ને આગળ પાછા નહીં થવા દેજે આપનો અમે તમારો પ્રોમિસ આપીએ પછી લાશા એ પણ વચમાં બેરી હશે મોક્ષ ની અભિલાષા એ પણ વચમાં અંતરારૂપ છે શું કરવા રસ્તે નેચરલ કોર્સ માં સહજ રીતે મળશે કુદરતી રીતે સહજ રીતે મળશે, ક્યાં જાય છે? બીજે ક્યાં જવાનો રસ્તો? એટલું બધું આ લોકો સાધુ આચાર્ય ઠગાઈ દીધું લોકોને કે મિથ્યા તો ગયું નથી. તે પેલા કહેશે મોક્ષ ની ઈચ્છા કરવી એટલે બંધન છે. મોક્ષ ની આ મિથ્યા તો હોય ત્યાં મોક્ષ ની ઈચ્છા કરો તો માર્ગ પછડાય. ઈચ્છા વગર કોઈ માર્ગે ના ચડાય. સમ્યક દર્શન નું સમ્યક દર્શન જે અમને સ્વરૂપ બતાવ્યો પછી એ રસ્તો અમે ના છોડીએ. પછી ક્યાં તો મોક્ષ તો મળવાનું જ છે, એ રસ્તે મળવાનું છે ને, એટલા માટે ત્યાં તો રસ્તા બતાવો છો. દાદા પહેલો પરિચય છે એટલે કદાચ બોલવામાં મારો કલ્યાણ માં થાય એ જ અમારી ઈચ્છા. તમે વિનય કરો, વિનય કરો એનું કારણ શું કે તમને તમારા પોતાની શક્તિ થી નથી બોલતા, તમારી શક્તિ થી બોલતા નથી. આ તમે તમારી શક્તિ માં જ નથી ત્યાં આગળ. તમે માની બેઠા છો કે હું આ બોલું છું, હું આ કરું છું, માની બેઠા છો. વાત સાચી નથી એટલે અમારે તો ગુનો ગણાતો નથી કોઈ નહીં. ગુનો આ એવું કરે છે કારણ જાગતા માણસ એ કરે પુરુષ થઈ અને પછી કરે ગુનો ગણાય. પણ જે પ્રકૃતિ વચ્ચે એનો ગુનો શો? એટલે આપનો ગુનો તો હોતો જ નથી. ગુનો થાય તો આમનો થાય. કેવડી લોકો કયુગ ના કેવડી કયુગ ના કેવડી સત્તા રૂપે તો દરેક છે. હે? સત્તા રૂપે તો દરેક છે. આ સત્તા રૂપે દરેક છે. શક્તિ રૂપે આવવું છે. વ્યક્ત થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. પ્રગટ કરી દઈશું. બઉ ડાપણ વાયો નથી બે પડતો મારે. પણ આમાં ડાપણ ચાલે ક્યાં? અંધકાર માં બેઠો છે ત્યાં ડાપણ શું કરે? આમાં ડાપણ ચાલે ક્યાં? અંધકાર માં બેઠો છે એટલે કરે શું ડાપણ? ના આ શું ડાપણ હોય તમે બોલો છો ને? આ ડાપણ નથી. ના એમ નહી, આ વાતચીત કરો છો તે ધીરે પૂર્વક ડાપણ પૂર્વક કરો છો એટલી જરૂર છે. પણ આથી તો વધારે દાખવણ એટલે મને એવું શીખવાડવા જાય છે લોકો. મને એવું ચાલે ના ચાલે. એ વધારે દાખવણ વાળા અંગ્રેજી શું કે છે? ડાયો હારો પ્રસિદ્ધ છે પણ ઢોર ટાળો તો બહુ ખરાબ. બહુ ખરાબ નહી ભગવાન હોય વાત કહે. છપ્પન બાવીસ વર્ષ સુધી વકીલાત શરૂ કરી. બધા વર્ષ શું કાઢ્યા? પાંચ વર્ષ બધા જિંદગી ની મૂડી માં લઈ જાય કે છે. અરે કાન ને બેરાશ ના આવ્યો તો અત્યારે ચાલતો હોય. અત્યારે ચાલતો હોય ને? આ બેરાશ આવી એટલે છૂટ્યા. પૈસા નું શું કર્યું તો મારે જવાબ તો દેવો. હું કોણ છે? અને એક પુસ્તક માં મેં વાંચ્યું આપના. જાણવું એટલે શું? કે જાણવું એટલે પ્રકાશ. કયા પુસ્તક વાંચ્યું? હમણાં બે દિવસ પહેલા ચોપડી મારી મળી. બીજી આપણે પ્રકાશ તો જાણનાર એટલે પ્રકાશ મળે. પછી બીજી શંકા ક્યાં હોય છે? પ્રકાશમાં કહીએ છીએ તો કે છે કે જે આત્મા છે એને તો રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, કઈ નથી. તો આ જે પ્રકાશ છે એ સૂર્ય નો પ્રકાશ જોઈએ છે એવો પ્રકાશ, આ લાઈટ નો પ્રકાશ જોઈએ છે એવો પ્રકાશ, એ તો જગ નો પ્રકાશ છે. એટલે જો આવા પ્રકાશ ના સ્વરૂપ નું ચિંતન આપણે મનમાં ખ્યાલ રાખીએ તો કદાચ ભૂલાતો ના પડતા હોય. નાતા આપણે પાસે આવ્યા છે. લોકો ને કૃષ્ણ ભાઈ ભગવાન દેખાય છે. કેવું દેખાય છે? એ ભાઈ અજવાળું જ્યોતિ જ્યોતિ ને કયો રંગ તક દોરો જોયો હોય એવો દેખાય. અરે કૃષ્ણ કેવા દેખાય? બોલી અરે મન આ તો કપ્પા મારે બોલી બોલી હતી જ નહીં બિચારા. એમની હે એની વાણી બોલી હતી. કેવી હતી? એની વાણી એવી મધુરી હતી, મોરલી જેવી વાગે એટલે લોકો ચીપ રીતે મોરલી. હવે એટલા માટે એમ કે છે, પ્રકાશ કો, લાઈટ કો, ઉર્જા કો, કોઈ બી નામથી તમે સંબોધો, પણ જે નામથી આપણે સંબોધીએ છીએ એ નામ એને લાગુ જ પડતું નથી. હવે લાગુ પડતું નથી તો સી રીતે એની કલ્પના કરવી? એટલે કોઈ વસ્તુ લાગુ નહીં પડે, એક શબ્દ એને લાગુ પડે એવું નથી. શબ્દ લાગુ પડે એવું નથી તો પછી અમારે શબ્દ અહંકારમાં અહંકાર કરી ડૂબકી મારવી? લોકો સાહિત્યકારો શોધખોળ કરીને છેવટે એક શબ્દ મૂક્યો કે પરમ જ્યોતિ સ્વરૂપ. વાત એને તત્ કરે છે પણ લાગુ ના પડે. હવે ત્યાં આવે છે અમારા સમયસારમાં કે તું કોણ છે? જ્ઞાન જ્યોતિર્મય હમ. જ્ઞાન જ્યોતિર્મય, જ્ઞાન જ્યોતિર્મય. અરે ભાઈ, જ્ઞાન જ્યોતિર્મય ખરું, પણ જ્યોતિ જ્યોતિ એટલે શું? શું એ સમજવા જોયું ને? હા, અમને મૂંઝવણ છે. બાકી કિનારે છીએ અમે દાદા, એટલું કેવું પડશે? શું નામ? મંગળદાસ. મંગળદાસ શું નામ થી વેપાર કર્યા હતા? નામ થી વેપાર? શું નામ થી વેપાર? શું નામ થી વકીલાત કરી? મંગળદાસ. નામ થી મંગળદાસ. મંગળદાસ. હું બાવન મંગળદાસ. મંગળદાસ મંગળદાસ અમારું બગાડ્યું એમ કહેતા તો કશું દાદા અસર થાય કે? મને અસર થતી નથી તો એ વાત વ્યાજબી નથી. વ્યાજબી નથી એના કરતા સીધું જ કે થાય છે. આમ કરો એ થાય થાય જ ખબર થઈ જાય. બરોબર બોલો નઈ જ્યાં સુધી હું પકડાય નહી, સ્વરૂપ સ્વરૂપ પકડાય નહીં, સ્વરૂપ આત્મ ના આવે ત્યાં સુધી નિરૂપ મત જ છે. જ્યાં નથી ત્યાં પોતે ક્યાં છે? જેને દીધા નહીં તો અહીંથી ઉઠે જ નહીં તું. એટલે ત્યાં સુધી દેહાય દેશમાં એ તો ત્યાં સુધી અસર લાગે. હું મંગળદાસ ને અસર ત્યાં છું. મંગળદાસ નું ઉઠ્યા ને ત્યાં ગયા મંગળદાસ દેશ ને સારા બુરા ની અસર તો થાય છે. એટલે એ અમે તમને કરી આપીએ તાર થાય. અમે કરી આપીએ તમારે કેટલા ના થાય. એક માણસ મને કહે મને રસ્તો દેખાય હું કહી દે નહી થાય. તે પાછું પીધા છે તે કોઈક કોઈક પણ કર્યું રાતે ઉનાઈ પાછા નહી થાય કે એને અપમાન કર્યું કે તારો કર્મ ઉદય ને એ નિમિત્ત છે. કર્મ ઉદય તારો પોતાનો છે, તારે ભોગવવાનું ત્યાં કર્મ છે અને એ નિમિત્ત છે. એમાં એના તરફ ખોટું લગાવવાની જરૂર નથી. તારું ભસવું કપાયું તો તારા કર્મ ઉદય છે ને એ નિમિત્ત છે. પણ પેલા પાસે ટક્યું નહીં, રહ્યું નહીં. એટલે આ બધા કહેતા તમે જ કરી આપો. તો પછી મેં કરી આપો કરું. તમારા સાહેબ વકીલ તો સાહેબ રસ્તો દેખાય. અને છોકરી પાસે ગયા એમણે એમને એમ કહ્યું કે જ્યાં સુધી તમે આસક્તિ નહીં છોડો ત્યાં સુધી કશું વળવાનું નથી. તો કે મેં એમને એવું કહ્યું આ તમે નવું શું કર્યું? અમારે આસક્તિ છોડવી કેવી રીતે? ના નહીં છોડવાની સારું કહો. તમે તમારી પડી મને છોડ્યા. બીજું કરવું રઘર કમના પાછળ પડ્યા છે. હું આસક્તિ છોડવા માટે એક કોળો ને પદાડે લઈને એમ ખોટ ખોટ કરીને આસક્તિ કાઢી નાખું, કાઢી નાખું, કાઢી નાખું. તો પછી કાઢ્યા પછી રહી કેટલી અમાસ એટલા વર્ષો વર્ષો ને વર્ષો કાઢો તો ના જાય આસક્તિ છોડે એવું બોલે. હું અત્યારે ત્યાં છોડી દઉં ત્યાં મને ત્યાં થોડી ઉંમર કે દર્દી છે, ડાક્ટર પણ આયા છે. પછી ડાક્ટર કે છે દવા તમને આમ કરજો તેમ કરજો, તમે આવી દો ને, તમે મટાડી દો, તમારે માથે પડ્યા છે. એટલે અમે બધાને કહ્યું છે માથે પડીને પણ મોક્ષ માં આપ્યો. શું કહ્યું? માથે પડી નહી કે અમે તો જવા નથી, જે થવું છે મારા અક્કલ નથી કહી, મોક્ષ આપી દઉં. બીજી અમને મૂંઝવણ શું છે દાદા, પેલી તો કહું કે આ જ્ઞાન જ્યોતિ મારું હમ પ્રકાશ છું, પ્રકાશ છું, એ ઠેકાણે એટલું આવે છે હજારો સૂર્યો ભેગા કરો અને એનો જે પ્રકાશ ભેગો થાય એના કરતા પણ અનંતો પ્રકાશ બીજી મૂંઝવણ એવી આવે છે કે જે જાણનારો છે, જે આત્મદ્રવ્ય, એને તમે આત્મા નામ કહો, જીવ નામ કહો, પરમ તત્વ નામ કહો, વિજ્ઞાન ધન નામ કહો, જે કોઈ નામ આપો એ આપો, પણ સમ્યક દર્શન ના વિષયભૂત આત્મા, સમ્યક દર્શન ની પ્રાપ્તિ માટે વિષયભૂત આત્મા, તો અખંડ આત્મા તમારે લક્ષમાં લેવો જોઈએ, તેનું દર્શન થવું જોઈએ અખંડ. એમાં ભેદ ના પડવા જોઈએ. હવે કે છે કે આત્માના તો અનંત ગુણો છે, તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રેમ, આનંદ, અમૃત જેટલા જેટલા ગણાય હતા, આવા અનંત ગુણો, તો અનંતા ગુણો નો એક પિંડ, એને અભેદ આત્માને કેવી રીતે લક્ષમાં લેવો કે તો સમ્યક દર્શન થાય? ને દર્શન થાય, સમ્યક દર્શન થયા પછી તમે બધા ભેદ પાડો, કદવા જ્ઞાન દર્શન માં ચારિત્ર વીર્યા પ્રેમ આનંદ જ્યોતિ જે કઈ લક્ષમાં લેવેલો. એટલે સમ્યક દર્શન આજે આત્માના બધા અનંત ગુણો કયા? જ્ઞાન, દર્શન, પ્રેમ, ચારિત્ર, બધા અનંત ગુણો કયા? પણ કે આપણે તો જે સમ્યક દર્શન માટેનો જે આત્મા જાણવાનો છે એ તો અભેદ આત્મા છે. આ બધા ખંડખંડ એના ગુણધર્મો ના હોય, પછી સમ્યક દર્શન થયા પછી તમે જુદા પાડો એ વસ્તુ જુદી છે, પણ આ બધા અભેદ એ દર્શન કેવી રીતે થાય? એટલે અહીંયા આગળ ગુંચવણ થાય છે. સમ્યક દર્શન કરવાની જરૂર છે. આ દર્શન છૂટે, આ જે દેખાય છે એ મિથ્યા દર્શન છે. આ દર્શન છૂટે તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એટલે આત્મા સન્મુખ થયા. આપણે ક્યાં સન્મુખ થયા? જે વિમુખ દ્રષ્ટિ હતી આપણી, એ દ્રષ્ટિ આત્મા સન્મુખ થઈ ગઈ. શું થઈ ગઈ? અને સંસારમાંથી વિમુખ થઈ ગઈ. જેના સંસારની સન્મુખ હતી, આત્માની વિમુખ હતી, એ મિથ્યા છે. હવે આત્માની સન્મુખ થઈ દ્રષ્ટિ, એ સમ્યક દર્શન. અને આત્માના સામ્રાજ્યમાં પેટા સમ્ય દર્શન થયું. સમ્યક દર્શન જ મોક્ષે લઈ જાય. પણ અમે તમને સમ્યક દર્શન એ કેવું આપીશું? સહાયક સંકેત આપીશું. કેમ કઈ સહાયક સંકેત થઈ ગયા. મનુડું બાજે નહી. પછી છેલ્લું એમ બોલે છે કે તમે મનુડું કાબુમાં રાખ્યું છે, હું તમારા જેવો ખાઉં ત્યારે જાણું કે તમે પણ મનનો વસ કરી. એમ અમે આપને કહીએ છીએ કે અમને આપણે કરી બતાવો તો અમને ખબર પડે. અમને તો કરી બતાવ્યું છે, અમને કઈ કરી બતાવ્યું નથી. અમે કેવી રીતે આ પાડીએ? પાકા છે દાદા, બહુ તમને પકડવા માંગે છે. હા, એ કે છે કે પેલો આનંદગંજી એ તો એવું છે ને, આ વધારે આનંદજી મહારાજે કહ્યું, અજિતનાથ મહારાજ ભગવાન ની સ્તુતિ કરી કે ભગવાન તમે તો અજીત થઈને બેઠા, બધી ઇન્દ્રિયો બધા ક્રોધ માન માયેલો જીત્યા, એટલે તમે અજીત થયા, રાત્રે જીત્યા એટલે અજીત થયા, પણ હું તો ક્રોધ માન માયા લોક થી જીતાઈ ગયેલો છું, એટલે પુરુષ પણ ચીર કેવું, હું પુરુષે ના કેવું, ક્રોધ માન માયા લોકો મને શીખી લીધો છે રાત્રે, એટલે પુરુષ પણ કેમ કેવું. પછી કે છે જે તમારો પુરુષ થવાનો જે માર્ગ છે તે માર્ગ જુદો છે, અને હું જે માર્ગે ચાલુ છું એ જુદો છે. એ દિવ્ય ચક્ષુ વગર એ માર્ગ હાથમાં આવે, અને દિવ્ય ચક્ષુ આ કાળમાં વિઠે જ ગયા છે, આ કાળમાં હોય શકે નહીં. જો આ કઈ એક ગામ થી બીજા ગામ થી એવો રસ્તો નથી, આ દિવ્ય ચક્ષુ નો માર્ગ છે. તે દિવ્ય શક્તિ આકારમાં વિચ્છેદ ગયા છે, શાસ્ત્ર કે લખી છે. એટલે અમે તમને તમારે ગુણગાન ગાયા કરી શકીએ. શું શું અમારી પાસે કશું સાધન નથી. આ કાળમાં શાસ્ત્ર એવું લખ્યું કે સમ્યક દર્શન આ કાળમાં થતું નથી. શું તેમ એવું ચોખ્ખું લખ્યું નથી, સમ્યક દર્શન આ કાળમાં થતું નથી એમ કેમ પેલો નથી કે એવું ચોખ્ખું લખ્યું નથી, પણ સાહેબ સંકેત ના ના લખ્યું. પણ આ તો સહાયક સંકેત એ થાય છે, આપડે જોયું છે બધું. કારણ કે આ ક્રમિક માર્ગ છે, આ અક્રમ માર્ગ છે, આ બહાર ક્રમિક માર્ગ છે, રિલેટિવ માર્ગ છે, આ રિલેટિવ રિયલ માર્ગ છે. કેવો છે? રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ. હા, એ મેં ગઈકાલે પુસ્તક માં વાંચો. અને બહાર રિલેટિવ માર્ગ છે, ક્રમિક માર્ગ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. અને આ તો અક્રમ વિજ્ઞાન છે, ચેતન વિજ્ઞાન છે, જે ઘણે ઘણે ચેતે, એક ક્ષણ પણ ચેતવા વગર બાકી ના રહે. એવું જોઈએ છે કે છે હવામાં કઈ જુદું જોઈએ છે એમ કેતા હતા. અત્યારે આવું જોઈએ, આ બધા રીંગણા રીંગણા ટોપલી બેઠો હોય એ ભાઈ કયો કે આ આવું જોઈએ. પછી હવામાં કહે છે આ આવું જોઈએ, ટોપલી લઈ ગઈ છે કે ટોપલી માંથી પેલા એમ તો એકાદ બે રીંગણા હારા લઈ લઉં, પછી વધારે જોયા બીજી વાર બીજી વાર. પણ એને લગતી કે દાદા એ વાત ને લગતી વાત છે. અમે અમે એવું કહીએ પાકા થઈ ને આવો એવું કે માર એ પુષ્કર છે જબરદસ્ત, જેવો જોયો તો પાકા થઈને વધો છો, પાકા હોય તે સારો બહાર લઈ જાય. પુષ્કર ક્યાં જ્ઞાન તો હમણાં 1.5 વર્ષ નું એટલું લીધું, પણ સંતોષ નથી દાદા. પ્રકાશ કો એ તો સદાય પ્રગટ છે, સદાય પ્રગટ છે, સદાય પ્રગટ, સદાય પ્રગટ. અને જ્યાં જુઓ ત્યાં પ્રગટ છે. એનું કારણ તો કે પર્યાની સાચા જ આત્મા ફરે છે, પર્યાની સાચા જ આત્મા, બીજું તો ક્યાં રહેતું જુઓ. પર્યાય પણ આત્મા નહી પર્યાય છે ને, એટલે પર્યાયમાં જ્યાં ફરે ત્યાં આત્મા ફરે, પણ એ ઊંચો ફરે છે. હવે એ જે પર્યાયમાં ફરે છે, પર્યાયમાં ફરે છે, એને સદગુરુ મળે અને કહે કે ભાઈ આ પર્યાય તું જોતો કરે કે આ તારો આત્મા છે એનું જોડે શક્તિમાન. ઠીક અચ્છા, એ તો બધું જે ઉજાસ છે બધું આત્મા નો ઉજાસ છે. આત્મા જે વસ્તુ જ નથી, આ બધી કલ્પનાઓ છે. જ્ઞાન તો હંમેશા એનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે, પુરાયમાન થઈ રહ્યું છે, એ કઈ આત્મા કઈ જડ નથી. આ તો આ બધા જે દાખલાઓ આપે છે ને, બધી આચાર્યો બાળક બેઠા બેઠા કઈ સંધો ના મળ્યો નઈ, એટલે કલ્પનાઓ કર્યા કરી. પણ દાદા એટલું ખરું, પ્રેક્ટિકલ માર્ગ શ્રીમદ રાજચંદ્ર ના પ્રેક્ટિકલ માર્ગ શ્રીમદ રાજચંદ્ર ના પુસ્તક માંથી મળે છે. એમાં એમ કે છે કે તું લેજે કે છે કે ધામિન થયા એટલા જ પુરુષે આ 2000 માં યારી આપી હશે, આ પુરુષે આપી બધા માટે આપણી પાસે આયા છે. બરોબર, ભીખ નહી માંગવાની. એટલે માટે જ અમે તમારી પાસે ભીખ માંગવા આવ્યા છીએ. નહીં, ભીખ માંગવાની નથી, અમે આમ કરી નથી આપતા, અમે આમ કરીને આપીએ. અમારે તો એટલું લઈ લો અવાજ માં, તમે તો તમે આમ આપેલું ને, તારે આમ આપજો. આ બધી કલ્પનાઓ તર્ક ને વિતર્ક, તર્ક ને વિતર્ક, તર્ક ને વિતર્ક. હવે ત્યાર પછી મને એક જણ કહે છે, આ બધું દોડેલું છે તેમાં હાચી વાત શું છે? કે મને કહે છે, મેં તો હાચી વાત તને કહી દઉં. હમણાં આ અમદાવાદ ના શેઠ હોય, બઉ લાયકાત વાળો હોય, બધી બધાને પરોપકારી કામ કરતા હોય, અને આખો એના વેપારમાં નિષ્ઠા હોય, પ્રમાણિકતા હોય. આવું લોકો વખાણે કે આ શેઠ ના દુકાન તો બહુ સારી છે પેઢી. જો હવે એ શેઠ ઘેર જાય તો રાતે 8:30 થાય તો આટલું જ રાખે પીવે રોજ નિયમ સર. કઈ આપણે વઢાઈ કરવું એ બધું હે? પણ એક દાડો બધે ભાઈબંધ આવ્યો હતો ને ત્યાં જોઈ બેસા વધારે પીવાઈ ગયું. હવે શું થાય? શેઠ તો એનો પ્રખ્યાત છે, તેનો તે શેઠ. હા, વધારે પીવાય એટલે શું કરો બોલવા માંડ્યો? તો આપડા જે ઓળખાણા ગયા ને સર, શેઠ શું બોલ્યા? હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું. આપડે ક્યાં હું આ શેઠ બોલ્યો? વાળું બોલ્યો. હવે ચમી કે ના ચમકીએ કે ના ચમકીએ? નથી બોલતા તો અમલ બોલે છે. કોણ બોલે છે? કોણ બોલે છે? અમલ બોલે. દારૂ નો જે અમલ કર્યો તે બોલે છે. દોષ નો દોષ નથી આ. શું કહ્યું? એવી રીતે આ મોહ નો દારૂ ચડ્યા છે લોકો ને, તેનો બોલે છે કે આ મારો સસરો થાય, આ અમારો જમી છે, અમારે માસ્ટર આવું. કોઈ મોહ નો દારૂ છે આ ઉતાર ના જોઈએ. શું કહ્યું? અને પાછું પી પી નાખ નાખ કરે. આખો દાડો મેં ખૂદ્યું કે મોહ નો દારૂ નાખે. મોહ ને દારૂ કાઢીએ ત્યાં એ દાદા આત્મા પ્રાપ્ત થાય પછી જે બધા ઢીલા પડે. હા, નહીં પડે. પ્રાપ્ત થયા પછી જ કરી આપીશું. કરી આપ્યું આ બધાના જેવું કે ભગવાન ને દેખી. અમે તો વિજય રૂપે કહીએ, આપને પછી ઉપર થી આપો એ રીતે લઈશું. કે જેને 18 દોષો ત્યાગ્યા હોય એને મારા નમસ્કાર હોય, જે હોય તે. પછી નમસ્કાર કરાતા નથી. આપડે તો દોષો કાઢવાના છે. નહીં, બરોબર. જે હોય છે નાની સાથે અમારે ખુબ બરાબર. હવે વાત કહો, નૌકાર મંત્ર બોલો જ બોલાવ્યો. નવકાર મંત્ર તો બોલીએ છીએ, રોજ બોલીએ. બોલો નવકાર મંત્ર ને બદલે હું બીજું બોલું છું. શું બોલો છો? બધા બોલવા માટે ઓમ શ્રી ચિંતામણી સાસવડાય નમો. ઓમ રીમ ક્લીમ ક્લીમ ઓ શ્રી વાસના ચિંતામણી વાસનાતાય નમો નમઃ. આ સાહેબ 55 વર્ષની બહુ. હા, અત્યારે એને અર્ધપા જાપ થઈ ગયો. હા, આપની સાથે વાત કરું તો તે વખતે પણ આ જાપ ચાલુ છે. બરાબર. શું શું તાવ બટાડે અને તાવ બાવ ઉધરસ બધરસ મથી. હા મંત્ર થી ઉધરસ બધરસ મથી તાવ બાવ કર્યું. મિથ્યા તો હતું થયું. મને એમ લાગે છે કે આટલું કર્યા છતાં પણ આ અહંકાર તારો છોડવો પડશે. મને એમ લાગે છે આટલું કર્યા છતાં પણ તું અહંકાર માં છે, અહંકાર છોડવો પડશે. એવું છે ને આ વાને તમને આ મંત્ર તમને શું મદદ કરી છે કે કહું? નીચે પડવા ના દીધા. જે જગ્યાએ છો ને તે જગ્યાએ પડવા સલા દીધા. પછી બીજું કશું મદદ કરે નહી, પણ પડવા તો ના દીધા. ઓછી કઈ મદદ કહેવાય પડવા ના દીધા? નહી તો અત્યારે બીજા મૂળ આપે આવી ગયો હોત અને મારી પણ આભાર માટે લાયક ના રહ્યો. તો આ મંત્ર ના પ્રતાપ. હવે નોકાર મંત્ર તમને આવડે કરો નથી આવડતો? આવડે સર. હે આવડે? બોલો જ. નમો હરિહંતાણ. હવે આપડે નમો હરિહંતાણ બધા જૈનો બોલે છે. હરિહંત કેટલા છે? અનંત અનંત. ના એ નઈ, આ લોકો જેને કે છે એ હરિહંત કેટલા છે? કેટલા છે એમ ને? જે હરિહંત ને આપણે નમસ્કાર કરીએ છીએ એવા હરિહંતો અનંત અનંત છે. એને મારા નમસ્કાર. અનંત અનંત અનંત ગણતરી નથી. ચિત્તો કેટલા છે? અનંત અનંત. બે માં વધારે કોણ? અનંત અનંત માં વધારે ઓછું કેમ? હરિહંત કોને કહેવાય? કે જે દેહધારી રૂપે છે. દેહધારી રૂપે કેવળ જ્ઞાન સ્વરૂપી જગત નું કલ્યાણ કરે છે, છતાં દેહધાર છે. કેવળ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં હજુ સિદ્ધ ગતિમાં ગયા નથી અને લોકોનો ઉપકાર કરે. દેહ છે એટલે લોકોનો ઉપકાર કરે માટે હરિહંત ને પેલા મૂક્યા. હરિહંત આપણને સિદ્ધ તો સિદ્ધ થઈ ગયા. દેહ છે, દેહ ની હાથે સિદ્ધ થયા. હા દેવ ની દેહ ની હાથે છે, પણ જે હરિહંત છે એ હરિહંત સિદ્ધ લોક કેવો છે? હરિહંત દેખે છે. સિદ્ધ લોક કેવો છે? અરિહંત દેખે છે. હા પણ હરિહંત કેટલા? અત્યારે ક્ષેત્ર માં વિચાર્યા છે. 24 થઈ ગયા છે. અત્યારે હાલ જે વિચારતા એ મહાવીર ક્ષેત્ર માં 20 વિચાર્યા છે. આવશે હરિહંત કેવાય નઈ. આવે છે અહીંયા હાજર હોય તે હરિહંત આપણને સમજણ પડે છે. પ્રત્યક્ષ હોય છે. મહાવીર ક્ષેત્ર ત્યાં તો કે છે મોટા સંત પુરુષો જઈ શકે છે. મહાવીર ક્ષેત્ર માં સિમંદર સ્વામી બધા મહાવીર ક્ષેત્ર માં વિચાર ભરી ગયો. અમને બધા પાંચ નીકળ્યા છે. 20,000 એક વાર દાદા બેસે છે લોજિકલી પોતે મહાવિદેહ માંથી